ಇದರಲ್ಲಿ ಬರೀ આપણે કરવું શું જોઈએ કે જેથી કરીને બીજા નો અહમ ના દુભાય? હા, એવું કશું કરવાનું નથી. આ પ્રમાણે તારે બોલવાનો કરીએ છીએ. જે દુભાઈ જાય છે એ ફળ અવશ્ય આવેલું છે, અને આમાંથી નવું ફળ ઉભું નહીં થાય. પેલું ડિસાઈડેડ થઈ ગયું છે એ અટકાવી શકાય નહીં, અને એમાંથી કોચ માતા ભોગ છે ખાલી. એમાં શક્તિ માંગે પછી, અરે જવાબદારી જ નથી રહેતી. આ બોલ્યા પછી જવાબદારી નથી રહેતી. સાચા હૃદયથી, સાચા હૃદયથી હોવું જોઈએ. સાચા હૃદયથી જ કરે છે માણસ, કરે ને ખોટા હૃદય થી ના કરે. હા, સમજાય છે બધું? અભિપ્રાય જુદો પડી ગયો. અભિપ્રાય જુદો પડી ગયો, આપણે એના પક્ષ માં નથી. આ કોઈનો અહમ દુભાવવાના પક્ષ માં નથી. અભિપ્રાય જુદો જ પડી ગયો. આજે માગણી કરીએ છીએ એટલે આપણે એના પક્ષમાં નથી. કોઈ આ મોટા મોટું વિજ્ઞાન છે. કરવાનું નહીં આ પ્રમાણે, તમારે ત્યાં બોલવાનું. મા શક્તિ સ્વાભાવિક, દાદા ભગવાન મને શક્તિ આપો. મારે જોઈએ છે આ શક્તિ. શક્તિ પ્રાપ્ત થશે અને આ જવાબદારી મટી જાય. તમને નવ ના બંધાય એટલે ને, આ શક્તિ માંગવાથી નયા આવતા જન્મ નો નવ ના બંધાય એવું ને. એટલે નવું ના બંધાય, નવું આ બીજે જ ના પડે. જગત શું શીખવાડે છે? જ્ઞાન. આમ ના કરો. અરે મારે નથી કરવું, છતાં થઈ જાય છે. એટલે તમારું જ્ઞાન અમને કામ ફિટ થતું નથી. તમારું જ્ઞાન અમને ફિટ થતું નથી. તમે આમ કહો છો કે આમ ના કરો, પણ થઈ જાય છે. માટે તમારું જ્ઞાન અમને ફિટ થતું નથી. ફિટ થયું છે, આદત પણ બંધ થઈ ગયું છે. પણ એનાથી આદત નું બંધ થાય નહીં, અને આ છે તો રોકાય નહીં. બંને દેવ બગડે છે. આપણે સમજ માં આવે છે? શું સમજ માં આવ્યું? કે હમ કોશિશ કરતે હૈ કે ન થાય પર થઈ જાય છે. હર મગર આગે કે લીએ તૈયાર હો ગયા, ઇસકે લીએ શક્તિ માંગ લિયા તો. અને વો તો આગે કે લીએ તૈયાર નહીં હોતા, એ ભી તૈયાર નહીં હોતા. સબ ये आगे के लिए तैयार होता है. जो होने वाला वो होता ही रहेगा. नया बीज नहीं डालता, वो जूना डाल दिया है, उसका फल तो लेना ही चाहिए. वो खेत में बीज डालता है, वो फल मिलना ही चाहिए. तो अभी अभी फल मिलेगा. अभी ये फल अपने को ठीक नहीं लगता, फिर भी क्या करे? फिर नया बीज नहीं मत डालो. वो पहले डाल चुके वो लेना ही पड़ेगा. हाँ, उसका पहले का फल लो और नया बीज का सबको बंद हो जाएगा. समझ ना, ऐसी बात है. બઉ સમજને એક વાત આવી, વૈજ્ઞાનિક વાત. હવે જે આ રિએક્શનરી છે એનું એકલાનું જ રહ્યું છે, તે ધીમે ધીમે તે ઓછું થતું જાય. આપડે છે તે બોલીએ, ભાવ ભાવ ભાવ હશે ને. આ પાણી પાણી ચાલી વાવ વાવ હશે ને. ભાવ અંદર બોલીએ, રાજીને બોલે એ સૂચો છે તો એ શું કે સૂચો છે તો આપણને તમે નહીં, ત્યાં મને જોયું તો શું તૂટી ગયું. આ નવું ટીમ પ્રોબ્લેમ નહીં, આ બધું વિજ્ઞાન છે. બધું આપડે આપડે વિજ્ઞાન છે બધું, અને ત્યારે બધું અટકી જાય છે. ત્યાં બોલીએ ઉત્પન્ન થશે આપણને. આ ભાવનાઓ ભાવ્યાથી મારા પર રહેલી છે. કોઈ પણ ધર્મ નું માત્ર પ્રમાણ ના થાય, બધા ધર્મ ને એમ જ લાગે મારા વિચારી વાત કરે છે. કોઈ ધર્મ એમ ના લાગે કે અમારા ધર્મ વિરુદ્ધ છે, મુસ્લિમ ધર્મ ને ના લાગે, બધા ધર્મ મારે લાગે. મારી પાસે દરેક ધર્મ આવે ને, વેદાંતિ આવે, જૈન આવે, ત્યારે શું કહું છું ને, કોઈ ધર્મ પ્રમાણે કોઈ પણ ધર્મ ખોટો કેવું લાગી, દરેક ધર્મ સાચા છે. સૌથી મોટા મોટા ધર્મો રહ્યા છે, એક વેદાંત ધર્મ અને જૈન ધર્મ મોટા મોટા ડેવલપ થયેલા, ફૂલી ડેવલપ થયેલા, બીજા બધા ફૂલી ડેવલપ નથી. સાચા છે, ખોટા નથી. આપડે કોઈને ખોટો વેચી ગયું નહીં, એનો ધર્મ છે. મોટા ટટો હોય એને આપડે ખોટા કેમ કરી શકીએ, એનો ધર્મ છે. એની માન્યતા છે, બિલીફ છે, એવું આપણે ના જોડી. આપણામાં તો કરતા હોય તો આપણે કેવું જોઈએ કે આ સારી વસ્તુ નથી, પછી એને કરવું હોય તો આપણે આપણે મજા ના ઉઠાય. આપણે કરતા હોય કે આ વસ્તુ હેલ્પફુલ નથી. ખોટો કરશે નઈ, બરાબર છે. માતા પ્રેક્ટિસ થઈ જશે, તેવું થઈ જશે. નથી જ્ઞાન ના લીધેલું તમે કહો કે રીતે મને કોઈ પણ બે દરેક માત્ર પ્રત્યેક ઉચિત માત્ર પણ અભાવ ક્યારે બનો ન કરાવી આપણે પછી અભાવ થાય ને બોલો. ઓફિસ બેઠો હોય તો મારા અભાવ થયો, ગીરસ્તા થયો, એટલે તારે મેં બધું વિચારી પછી એના માટે પ્રસ્તાવ કરવો જોઈએ. આવું ના થવું જોઈએ, બરાબર ને, આવું ના થવું જોઈએ એવો પ્રસ્તાવ કરવો જોઈએ. હા, આપે ને આપણે રૂબરૂ મારી ભૂલ થઈ માફ મારું છું અને રૂબરૂ મના કરો તો અંદર પસાવ કરો આવું ના બોલાય. અને વિચાર કરો છો પછી કરો છો બધા બોલાવે પછી નારી ને માગના બધા કોઈ પણ દ્રષ્ટિ આપણે દ્રષ્ટિ પગે તો તમે શું નામ કરો? આવું ના હોય કે આવું તો કરી ગયા આપણે ધંધા કરી નાખીએ તો આપડી શક્તિ બધી હિન્દુ રામ થતી એટલે આપડે કેવાનું જે આવે મારે ખબર છે જે આવે મને એકદમ ચાલતી જાય દાદા ભગવાન મને કોઈ કોઈ દેહધારી જીવાત્મા નો પ્રત્યક્ષ અગર બરો જીવન અગર પામેલાનો કોઈ નો ચિંતિત માત્ર પણ અપરાધ અવિનય ન કરાય ન કરાવાય કરતા પ્રત્યક્ષ ન અનુભવાય એવી અને એની લોકો નિંદાઓ કરતા હોય તો આપડે નહીં વચ્ચે ભરવું અને વચ્ચે ભર્યા હોય તો આપડે પછી પસ્તાવો કરવું કે આવું ના થવું છે. અગર ગાંધીજી મરી ગયા કોઈ મરી ગયેલા માણસની વાતો કરી એ ભયંકર ગુનો છે. એ મરી ગયો એને એને છોડતા નથી આપડા લોકો તો નહીં એવું કરે કે ના કરે લોકો કરવા જોઈએ પણ કરે છે ને આપડા લોકો તે આ ના હોવું જોઈએ આપડે એવું કેવા માંગે જોખમ છે એમાં બહુ મોટું જોખમ એના કોઈ યાદ નહીં કરવી જોઈએ. દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ બિલ બિલી પીતા નથી ને શું વિધાન ભાવ થાય તને બીજું નથી પરવાસ થઈ ગયો આપડે ના ચાલે ના પણ લઈશ જ નહીં આડી જ નહીં દાદા ને આજ્ઞા છે મારા એડવાન્સ નહીં તારું જીવન બહુ સારું રહેશે કારણ કે તને જરૂર નહીં પડે હવે આ વાંચી છે કે તને જરૂર નહીં પડે બીજું છે કે હવે દાદા મેં તો એના રોજો ખલાસ કરી નાખે અને એ લોકો ના શિક્ષા હોવા જોઈએ કે ન પીવે હા બોલ જે બોલાય છે બોલા બોલાય તું દાદા ભગવાન ના જય જય કાર વેદાંતિક થિયોરેટિકલ નોટ પ્રેક્ટિકલ હા આ તો આ પ્રેક્ટિકલ છે શું છે એ શાસ્ત્રી ખરા ને બુદ્ધિ નો કરે ને પણ માં બહુ સારા સારું વૈજ્ઞાનિક રીતે ઉભું થયું પાણી થઈ જાય ખરેખર રિયલ સ્પીકિંગ પછી કોણ છે જાણું છું નરેન્દ્ર તો તારું નામ છે નામ તો બીજા ઉપર ઓળખવા માટેનું તને ખરેખર તું કોણ છે જાણું છે પોતાની જાત ઉપર બિઝનેસ કરીએ તો જોડે આવે બિઝનેસ, અને નામ પર કરીએ તો આપડે હાથમાં વગેરે નહીં કરીએ. થોડું ઘણું જાણવું પડે નહી, અત્યારે કોઈ વખત ચિંતા થાય ખરી. આપણે એને વધારે ખરાબ પરિસ્થિતિમાં મૂકીએ છીએ, પઝલ તો છે પણ આપણે એને વધારે ખરાબ પરિસ્થિતિ. તમે માનો છો કે મેં જે કીધું એ આપ માનો છો? હા, પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ મારા વાતચીત કરવી પડે. પરિસ્થિતિ ના મૂકો જે છે એને રહેવાનું, એવી ખરાબ પરિસ્થિતિ મૂકી રહ્યો. કેટલા છોકરા છે? 5-6-83 મહાત્મા શ્રી ચંદીરામ ધાને ત્યાં નવજીવન સોસાયટી વડોદરા. પરમાત્મા ને કેવા સંબંધ છે આત્મા? પરમાત્મા ને કેવા સંબંધ છે? કેવા સંબંધ? અંતરાત્મા થઈ અને પરમાત્મા નું ભજન કરે છે, પરમાત્મા રૂપે જાય છે. અંતરાત્મા થયા છે, પરમાત્મા થઈ શકે નહીં. પરમાત્મા નથી અંતરાત્મા થયા છે. અંતરાત્મા દેવા કામ જેટલા દેવા નિકાલ કરવાના અને પોતાનું સમય કરવાનું, પરમાત્મા ની સમય કરવાનું અને નિકાલ કરવાના. બધી ફાયદો ના ફાયદો નિકાલ થઈ ગયા ફૂલ ગવર્મેન્ટ, ફાયદો નિકાલ થઈ ગયો ફૂલ ગવર્મેન્ટ, ત્યાં સુધી ઇન્ટર ગવર્મેન્ટ છે. કોઈ પણ સરકાર ભય ના લાગે છે. ડિપેન્ડન્સી ગમે છે? નથી ગમતી. નહીં ભગવત સ્મરણ કરતા મન સ્થિર રહેતું નથી. ભગવત સ્મરણ કરતા મન સ્થિર રહેતું નથી. હા, મનને ભટકવા દેવું કે મનને સ્થિર કર્યા પછી ભગવત નામ દેવું? મનને પછી મનને ભટકવા દેવું કે મનને સ્થિર કર્યા પછી ભગવત નામ દેવું? એવું નામ લેવું જેનાથી મન ઠીક થઈ જાય. ઇન્ટરેસ્ટિંગ નામ લેવું જેનાથી મન ઠીક જાય. અત્યારે તમને કાલ ચોપડી આપી છે ને, તમે કઈ બોલ્યા? તમે વધુ ટાઈમ બોલવાથી મન ખસી જાય છે. હા, ખસી જાય એટલે પણ ઠીક થાય ને? પછી ખસી જાય એટલે સમય અમુક સમય પૂરતો જતો રહે, ફરી પાછું આવી જાય ના? એટલે એમ કરતા કરતા એ સ્થિર થઈ જશે. આ જે કાલે આપ્યું છે ને એ તમે સારા ભાવ થી બોલશો, બધું સ્થિર થઈ જશે. જો બિલકુલ શાંતિ થશે, આખો દાડો શાંતિ રહે છે. એમાં કઈ ખાસ બીજું વાંધા જેવું છે નહીં, કોઈ જાતનું નિષ્પક્ષપાતી છે, પક્ષપાત નથી. એટલે એનાથી બધું ઓલરાઈટ થઈ જશે. અસીમ નો અર્થ શું થાય? અસીમ એટલે કોઈ સીમા નહીં, અનલિમિટેડ અનલિમિટેડ સીમા નહીં કોઈ, બરોબર છે. ઈશ્વર સંત પુરુષ બધા ક્ષત્રિય બ્રાહ્મણ કુળ માં વધુ જન્મ લીધો છે, તેમાં આપનું શું માનવું છે? બરોબર છે. પણ આ કલયુગ માં તો, હા કલયુગ માં તો બધે થોડું થોડું સંત પાક્યા છે, સમજો ને. આ કલયુગ છે ને એટલે બધું ડિફોર્મ થઈ ગયું છે. સંત પુરુષો હરિજન માં પાક્યા, વૈશ્વમાં પાક્યા છે. આ પહેલા ની વાત તો મારી બરોબર છે. બીજું શું પૂછવાનું છે? સંસ્કારનું કઈ કારણ છે? એમાં કોઈ કઈ સંસ્કારનું કારણ છે? સંસ્કાર કઈ એવા સંસ્કાર હોય એવું કઈ કારણ? સંસ્કાર સંસ્કાર સંસ્કાર સંસ્કાર તરીકે અમુક સંસ્કાર ને લીધે અમુક કુટુંબ જ પાકે એમ. એ સંસ્કાર ને લીધે સંસ્કાર સંસ્કાર નહીં સંસ્કાર ને લીધે ને એ તો સંસ્કાર ના ફેરફાર થઈ ગયો છે અત્યારે. મોટા ક્ષત્રિયો ના સંસ્કાર છે, ઘણા બધા વૈશ્વ માં દેખાવામાં આવે છે, કારણ કે ક્ષત્રિયો જ પોતે અવતાર લીધો છે વૈશ્વ. એટલે ભેળસેળ થઈ ગયું છે બધું, જેમાં ઘી આવે છે ને ભેળસેળ એવું બધું. એટલે પછી ત્યાં પાકે, પેલા તો એવું હતું નહિ, જ્યાં સુધી ભેળસેળ નતું નહિ ત્યાંથી ક્ષત્રિયો માં અને બ્રાહ્મણ બધું એકદમ જ. પીધો ના હોય ત્યાં સુધી આ દુનિયા જેવી દેખાય છે એવું, દારૂ વધારે પડતો પીવા પછી દુનિયા જુદી જાતે દેખાય. દેખાય કે ના દેખાય? દેખાય. શું કારણ છે? જોનારો તેનો તે જ છે. દારૂ ના પીધો હોય તે બધું જુએ છે, અને પછી પીધા પછી નવી જ જાતનું જુએ છે. એનું શું કારણ? જોનારો તેનો તે જ છે. પોતાનું શરીર નું ભાન ભૂલી જતો, પોતાના શરીર નું ભાન ભૂલી જતો છે. હા એટલે સાથી પણ ભૂલી જાય છે. દારૂ પીવાથી, દારૂ પીતા પેલા જે વાતચીત કરતો હોય એવી દારૂ પીધા પછી નવી જ જતી વાતચીત હોય, ભાન જ ના હોય. દારૂ નો અસર છે, દારૂ ની ઇફેક્ટ, દારૂ નો અમલ છે. અમલ પોતાનો અમલ નથી, પોતાનો અધિકાર રહ્યો નથી, એટલે આ દારૂ ના અધિકાર થી બોલી રહ્યો, પોતાનો અધિકાર નથી. પછી એ ઉતરી જશે અને પોતાનો અધિકાર આવશે તત પેલું સારું બોલશે. એ રીતે આ સંસારમાં જે ખોરાક વારા ખાઈએ છીએ એનો દારૂ થઈ જશે, આખો દારો કેપ ચડેલો જ રહેશે ને, કેપમાં કેપમાં જ બોલ્યા કરે, બેભાન પણ બોલ્યા કરે. અમારા સસરા આવ્યા, અમારા મામા આવ્યા, અમારા કાકા આવ્યા, અમારા ફુવા આવ્યા. આ સપનામાં બોલી રહ્યો, સપનામાં અમારી જાગે ત્યાર પછી સાચી જાગૃતિ કહેવાય. આ સપનામાં બોલી રહ્યો છે, આ સસરા થાય, મામા થાય, કાકા થાય, આ મરી ગયો, મારો ભાઈ ધરવાપ થઈ ગયો, બધું સપનામાં જ બધી વાતો ચાલે. આ સપનામાં જાગેલા માણસ ને આ ન દુખાડે નહી, સપના જાગ્યો ના હોય ત્યાં સુધી આ દુઃખ એનું અસર થયા કરે. માનવ ને માનસિક રીતે કુટુંબી જાય તો અસર થાય, એને ક્ષણિક ક્ષણોમાં થતી હશે, કદાચ અસર તો થતી હશે. માણસ ને કોઈ કુટુંબી જાય તો એને અસર તો થાય, ક્ષણિક અસર થાય, પણ અસર તો થાય જ. સંત ને પણ થઈ શકતી હશે, સંત ને પણ અસર થઈ શકતી હશે. એ અસર કેવી હોય? ડ્રામેટિક હોય, સંત ને ડ્રામેટિક અસર, સાચી અસર ના હોય. ડ્રામામાં છોકરો મરી જાય એ સાચું રડતો હશે? ડ્રામા માં છોકરો મરી ગયો તો રડે કરો, પણ એ સાસુ રડતો હશે. સંતે ડ્રામા કરવાની જરૂર કેમ પડે? સંતને ડ્રામા કરવાની જરૂર કેમ પડે? ના, આ સંસાર ઇટલ ડ્રામા જ થયેલો છે. આ ડ્રામા જ છે. ડ્રામા ને લોકો એ સત્ય માની લીધો એટલે રડે છે, સાચું રડે છે. નહી તો ડ્રામા જ છે, ખાલી ડ્રામા નું જ રડવાનું છે. ડ્રામા પૂરતું જ, ખરેખર ડ્રામા જ છે. આ વર્લ્ડ ઇઝ ડ્રામા ઇટ સેલ્ફ. શિષ્યો સંત ની હાજરી ગેરહાજરી થી કેમ દુખી થાય? કાચા છે, તૈયાર થયા નથી. પાકો માણસ કોઈ દરે દુખી ના થાય. જે ડ્રામેટિક થઈ ગયો એને કહ્યું છે, પણ આ કાચા ડ્રામેટિક નથી થયા, હજી તૈયારી જ નથી ને. સાચી અસર થાય સંતે જ હોય, પૂરા પૂરા કાચા સંત બધા. જ્ઞાની હોવા જોઈએ, જ્ઞાની સંત તરીકે ના ચાલે, જ્ઞાની હોવા જોઈએ. આત્મજ્ઞાની તો જ છે તે આ અસર ના થાય. આત્મજ્ઞાન થયું ના હોય તો અસર બધા સંતો ની અસર થાય. કાલ ડ્રામા જ છે વર્લ્ડ. પેલું કરી આપી દીધી નહી, બીજા બહુ જાત ગણિત શીખ્યો, પણ આ ગણિત શીખ્યો નથી. આ ગણિત ના દાખલા આવી ગયા. પેલો એકડો શીખવો પડે ને, પેલો એકડો શીખવો પડે. શીખવો નહીં, આ ગણિત નો એકડો શીખવો પડે પેલો. સહજ રહેશે, પ્રયત્ન કઈ કરવો પડતો. જ્ઞાન કેટલું જોતું છે, પડછાયો નથી એમાં. એમાં જ્ઞાન નો પડછાયો નથી. કાલે દાદા એક અપૂર્વ સત્સંગ માં વાત નીકળી કે આપ જ્ઞાન વિધિ વખતે જ્ઞાન વાક્ય બોલો છો અને પછી જ્ઞાનાગ્નિ થી બધા કર્મ ભસી અને ભગવાન ની કૃપા વર્ષે છે. આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ ભેદ જ્ઞાન થાય. હવે એ જે ભગવાન ની કૃપા જે વર્ષે છે, ભગવાન ની કૃપા, આપની કૃપા તો બધાના ઉપર સરખી હોય છે, પણ કોઈને ઓછી વસ્તી મળતી હશે એનો લાભ એના પુરુષાર્થ પ્રમાણે? વિનય પ્રમાણે, એના વિનય પ્રમાણે. પુરુષાર્થ માં જોવા જરૂર, પુરુષાર્થ વિનય પ્રમાણે. પુરુષાર્થ ની મારે જરૂર નહીં, વિનય શું છે એનો, વિનય છે તે પ્રમાણે. હા, પુરુષાર્થ પુરુષાર્થ બધું, પુરુષાર્થ વિનય ના હોય, વિનય ના હોય જરૂર નથી. વિનય ઉપર, વિનય ની જ જરૂર નથી. પુરુષાર્થ ભલે ને હોતો હશે, પરમ વિનય, પરમ વિનય. આ જગત માં કેવાતો વિનય, સંતો તરફ નો, જ્ઞાનીઓ તરફ નો વિનય, એ એને અધૂરો અધૂરાશ લાગે. કેવી લાગે? એ અધૂરાશ લાગે, એવો પરમ વિનય. અને વિનય તો દાદા કોક વખતે આ વિનય માં ચાલ્યો જાય, વિનય આ વિનય માં જતો જતો રહે, પરમ વિનય ના, એની જગ્યા સ્થાન ના છોડે. એટલે વસ્તુ શું, આ જ્ઞાન જુદું છે, આત્મા જુદો છે, શાસ્ત્ર જુદો. શાસ્ત્રો સાધન રૂપે છે, સાધ્ય રૂપે નથી. સૌ સાધન બંધન થયા. શું થયું? બંધન થયા. જેટલો સાધન હતો એટલે બંધન રહ્યો ને, કોઈ ઉપાય સત સાધન સમજો નહીં, એ સમજો નહીં. સત સાધન એટલે જ્ઞાની ની પાસે પરમ વિનય, જ્ઞાની પાસે પરમ વિનય, એ સત સાધન. જ્ઞાની ની પરીક્ષા આપણે કરવી નહીં. હા, એના એમની જોડે બેસનારા માણસો ને શું શું અભિપ્રાયો છે જોઈ લેવા. એમની પાસે બેસનારા બધા હોય એમને શું અભિપ્રાય છે એમના માટે? આપડે પરીક્ષા ના કરી, આપડે પરીક્ષા નહીં કરી. આ લોકો શું અનુભવ છે એ જોઈ લેવો. એ લોકો પોતે પરીક્ષા નહીં, જ્ઞાને ની પરીક્ષા કરવા જાય તો મૂર્ખ કરે. કારણ કે હીરો દેવેરી ની પરીક્ષા કરે એના જેવી વાત. હીરો દેવેરી ની પરીક્ષા કરે, જ્ઞાને ની પરીક્ષા ના. પરીક્ષા કરવા જેવી ચીજ ન હોય. ગાય ભેંસ ની પરીક્ષા કરવી પડે, ગાય સારી છે કે નહીં એની પરીક્ષા કરવી પડે. જ્ઞાની ની પરીક્ષા, લાઈફ ની પરીક્ષા કરવી પડે. પાણી હોય તો એને રિયલાઈઝ કરવી પડે કે જાડી છે કે પાતળી છે કે ઊંચી છે કે ટૂંકી છે, બધું રિયલાઈઝ કરવું પડે. જ્ઞાની ની પરીક્ષા ના, જ્ઞાની આજુબાજુ આપડે વાતાવરણ પૂછી લેવાનું કે હું જી આપના શું અનુભવ છે, આપના શું અનુભવ. તાણ કાઢી